શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 8મો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ, હવે હું તમને શ્રીમદ ભાગવતના પુરસ્ચરણનો વિધિ કહું છું, જે પુરસ્ચરણ કરવાથી ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે પુરુષ પ્રતિદિન ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક જ પાદનો પાઠ કરે છે, તે પુરુષ પણ સંસારમાંથી મુકાઈ જાય છે, તો સમગ્ર ભાગવતનો જે પાઠ કરે તેની તો વાત જ શું કરવી. માટે જે નિરંતર આદરપૂર્વક પોતાની શક્તિને અનુસારે આ ભાગવતનો પાઠ કરે છે, તે બુદ્ધિશાળીઓની બુદ્ધિ શ્રેષ્ઠ કહેલી છે. કારણ કે એ બુદ્ધિથી સંસ્કૃતિનો નાશ થાય છે. જે પ્રતિદિન પાઠ કરવામાં અશક્ત હોય, તેમણે મહિનામાં કે વર્ષમાં એકવાર પણ નિયમોનું પાલન કરીને ભક્તિભાવપૂર્વક આ શ્રીમદ ભાગવતનો પાઠ કરવો. તેમાં સમર્થ પુરુષ તો એક જ દિવસ અથવા બે દિવસમાં સંપૂર્ણ પાઠ કરે છે, અથવા ત્રણ દિવસ, ચાર દિવસ કે પાંચ દિવસમાં, અથવા સાત દિવસમાં, અથવા જે પુરુષ 10 દિવસમાં સમગ્ર ભાગવતનો પાઠ કરે છે, અથવા 15 દિવસમાં, અથવા 1 મહિનામાં કે 2 મહિનામાં આખા ભાગવતનો પાઠ કરે છે, તે પુરુષ ભુક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત કરે છે. આ સર્વે વિકલ્પોની મધ્યે સપ્તાહ પારાયણરૂપ વિકલ્પ છે તે ઉત્તમ છે એમ ઘણા જનો માને છે. તેથી સકામી ભક્તે કે નિષ્કામી ભક્તે સપ્તાહ પારાયણવાળા વિકલ્પનો સ્વીકાર કરવો. તે સપ્તાહ પારાયણમાં પ્રતિદિન વાંચવાના અધ્યાયોની સંખ્યા જમદગ્નિ મુનિએ નક્કી કરેલી છે. તે સંખ્યા સર્વેને માટે સુખકારી છે તે તમને હું જણાવું છું. તેમાં પ્રથમ દિવસે 48 અધ્યાયો વાંચવાના કહેલા છે, બીજા દિવસે 51, ત્રીજા દિવસે 49, ચોથા દિવસે 53, પાંચમા દિવસે 49, છઠ્ઠા દિવસે 41 અને સાતમા દિવસે 44 અધ્યાયો વાંચવાના કહેલા છે. આ પ્રમાણેના ક્રમથી સપ્તાહ પારાયણમાં વાંચન કરવું. એ રીતે સપ્તાહ પારાયણની રીતિ કહીને હવે પુરસ્ચરણની રીતિને કહે છે. આ પુરસ્ચરણનો પ્રારંભ કરવામાં એક પોષમાસ વિના બીજા બધા માસો શુભ કહ્યા છે, તથા શનિ મંગળ વિના બીજા બધા વારો શુભ માન્યા છે. હે રાજન, શ્રીમદ ભાગવતના પુરસ્ચરણના કે કથાના પ્રારંભમાં પડવો, ચોથ, આઠમ અને 14 આટલી તિથિઓ છોડીને બાકી સર્વે તિથિઓ શુભ કહેલી છે. તેવી જ રીતે અશ્વિની, રેવતી, હસ્ત, પુષ્ય, મૃગશીર્ષ, પુનર્વસુ, અનુરાધા, અભિજીત, સ્વાતિ, રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા અને શતતારકા આ સર્વે નક્ષત્રો પણ પુરસ્ચરણના પ્રારંભમાં પવિત્ર કહેલા છે. તેથી તે નક્ષત્રોમાં પુરસ્ચરણનો પ્રારંભ કરવો. પૂર્વોક્ત સાત્વિક લક્ષણવાળા 5 પવિત્ર બ્રાહ્મણોનો ચારે પુરુષાર્થની સિદ્ધિને માટે શુભ મુહૂર્તમાં વરણ કરવું. વરણ કરાયેલા તે વિપ્રોને નિત્ય ધારણ કરવા યોગ્ય શ્વેત ધોતી આદિ વસ્ત્રો, સુવર્ણની વીંટી, આસન, જલપાત્ર અને કામળો અર્પણ કરવા. ત્યાર પછી તેની સેવામાં અન્ય બ્રાહ્મણોની નિયુક્તિ કરવી. નિયુક્ત કરાયેલા તે વિપ્રોએ પુરસ્ચરણમાં વરણી કરાયેલા વિપ્રોને ગરમ જળથી સ્નાન કરાવવું, પગચંપી આદિથી અંગમર્દન કરવું, રસોઈ કરી જમાડવા, વસ્ત્રો ધોઈ દેવા, પાત્રો માંજી દેવા આદિક સેવા કરવી. હે રાજન, પ્રસિદ્ધ દેવાલયોમાં, પુરાતન પવિત્ર તીર્થોમાં કે હરિમંદિરમાં આ શ્રીમદ ભાગવતના પુરસ્ચરણનો પ્રારંભ કરાવવો. ઉપરોક્ત સગવડ ન થાય તેમ હોય તો પોતાને જ ઘેર પવિત્ર સ્થળે શ્રીકૃષ્ણ ભગવાનની સુવર્ણની પ્રતિમાનું સ્થાપન કરી ત્યાં વરણી કરાયેલા વિપ્રો દ્વારા પ્રતિદિન નિયત સંખ્યા પ્રમાણે પારાયણ કરાવવી. તેમાં 108 પારાયણ કરવાથી જ આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પુરસ્ચરણ થાય છે. વર્ણ કરાયેલા વિપ્રોએ પૂર્વોક્ત અનિષેધના અધ્યાયોની સમાપ્તિમાં જ પારાયણનો વિરામ કરવો, તેમાં પણ જમદગ્નિ મુનિએ કહેલા નિશ્ચિત અધ્યાયોમાં જ વિરામ કરવો, વચ્ચે ન કરવો, વાંચતી વખતે સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે વાંચવું, તે પારાયણ દરમિયાન વચ્ચે કોઈની સાથે બોલવું નહીં, વરણ પામેલા બ્રાહ્મણોએ યજમાન સિવાયના અન્ય કોઈ પણ મનુષ્ય થકી દક્ષિણા સ્વીકારવી નહીં અથવા અન્ન વસ્ત્રાદિક પણ ક્યારેય ગ્રહણ કરવા નહીં. એક એક સપ્તાહ સમાપ્ત થાય ત્યારે યજમાને વરણી પામેલા એક એક વિપ્રને અલગ અલગ 7-7 સોના મહોરોની દક્ષિણા આપવી અથવા 108ની નિશ્ચિત સંખ્યામાં પારાયણ પૂર્ણ થાય ત્યારે સંપૂર્ણ દક્ષિણા ભેળી કરીને એક એક વિપ્રને અલગ અલગ અર્પણ કરવી. એક વિપ્રને 7 સોના મહોરો આપવામાં અસમર્થ યજમાને તેમની અર્ધી 3.5 સોના મહોરો અર્પણ કરવી. તેનાથી પણ અસમર્થ હોય તેમણે તેનાથી અર્ધી એટલે 2.25 સોના મહોરો સપ્તાહે અર્પણ કરવી. હે રાજન, જે યજમાન છેલ્લામાં છેલ્લી પણ દક્ષિણા આપી ન શકે તેને બ્રાહ્મણો પાસે ખોટો પરિશ્રમ કરાવવો નહીં, પરંતુ પોતાની શક્તિને અનુસારે બીજું કોઈ સત્કાર્ય કરીને રાજી રહેવું. સ્વયં યજમાન પુરુષે પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો વિધિ પ્રમાણે નિશ્ચિત સંખ્યામાં પુરસ્ચરણ કરવું. તેનાથી પણ આપત્કાળનું દુઃખ દૂર થશે અને શાંતિ પ્રાપ્ત થશે. પુરસ્ચરણ કરાવનાર યજમાન જે દિવસે પુરસ્ચરણ કરવા માટે બ્રાહ્મણોની વરણી કરે તે જ દિવસે ગાયત્રી મંત્રનો જપ કરવા તથા દ્વાદશાક્ષર મંત્રનો જપ તથા અષ્ટાક્ષર કે ષડાક્ષર મંત્રનો જપ કરવા માટે પૂર્વોક્ત રીત પ્રમાણે બ્રાહ્મણોની વરણી કરે. ત્યાર પછી જેટલી સંખ્યામાં મંત્રજપ કર્યો હોય તેના 10મા ભાગે હોમ કરવો અને તેના 10મા ભાગે બ્રાહ્મણોને ભોજન જમાડી તૃપ્ત કરવા. તેમાં જે સમર્થ હોય તેમણે મુખ્ય વિકલ્પનો આશ્રય કરવો અને અશક્ત હોય તેમણે ઉત્તરોત્તર જપ સંખ્યાના 10મા ભાગે હોમ કરવો, તેના 10મા ભાગે તર્પણ, તેના 10મા ભાગે માર્જન, તેના 10મા ભાગે બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ રીતે બીજા શાસ્ત્રોમાં કહેલા વિકલ્પોનું અહીં ગ્રહણ કરવું. હે રાજન, કશ્યપ મુનિએ જપ સંબંધી હોમની સિદ્ધિને માટે શ્રીમદ ભાગવતના મંત્રોનો વિભાગ કરેલો છે. જો પુરસ્ચરણ કરાવનાર ધન શક્તિથી સમર્થ હોય તો તેમણે તે વિભાગ કરાયેલા મંત્રો દ્વારા જ હોમ કરવો, અથવા તે કશ્યપ મુનિએ વિભાગ કરેલા 10મ સ્કંધના માત્ર મંત્રોથી હોમ કરવો. કોઈ ઋષિએ તો ગાયત્રી મંત્રથી જ હોમ કરવાનું કહેલું છે. કેટલાક ઋષિઓએ તો શ્રી વાસુદેવ ભગવાનના 12 અક્ષરના મંત્રથી હોમ કરવાનું કહેલું છે. હે નિષ્પાપ રાજન, આ હોમ કર્મમાં દૂધપાક અને ઘીને હોમદ્રવ્ય તરીકે ગ્રહણ કરવા, જો આવી રીતની હોમ કરવાની અનુકૂળતા ન હોય તો તેટલી સંખ્યામાં વધુ જપ કરવા એવો મત છે, અથવા વરણી કરાયેલા તે વિપ્રોએ જ હોમ નિમિત્તની 12 વધુ પારાયણ કરવી. હે રાજન, પુરસ્ચરણના પ્રારંભના દિવસથી તેની સમાપ્તિ સુધી યજમાને સહિત વરણી પામેલા વિપ્રોએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. જો બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કરે તો શાસ્ત્રમાં કહેલું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી, કારણ કે આ શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. તેના પુરસ્ચરણમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં આવે તો જ સર્વે મનોરથો પૂર્ણ થાય છે. હે રાજન, આ પ્રમાણે મેં સ્કંદપુરાણમાં કહેલા પુરસ્ચરણ કરવારૂપ ભુક્તિ અને મુક્તિ બંનેનું પ્રદાન કરનાર પુરસ્ચરણ વિધિનું સંક્ષેપથી વર્ણન કર્યું. હે રાજન, આ પ્રમાણે શ્રીમદ ભાગવતના કથાશ્રવણાદિનો સમગ્ર વિધિ કહ્યો. દેશકાળાદિકની અનુકૂળતા થાય ત્યારે તમે પણ શ્રીમદ ભાગવત પુરાણનું વિધિએ સહિત શ્રવણાદિ સર્વે અનુષ્ઠાન કરજો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ ભાગવતના પુરસ્ચરણનો વિધિ કહ્યો એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો.